પોતે જ પરમાત્મા થઈ ગયો. પછી એનો વ્યવહાર ચેતન વ્યવહાર કહેવાય. તો તમને સમજાય મારી વાત? એક ગ્રાહક પુરસાદ કહેશે ને, ત્યાંથી આપણે સમજ ગ્રાહકમાં સરસ. તું પુરસાદ કરો, પુરસાદ કરો, જપ કરો, પુરસાદ કરો, કથા સુનો, ફરા સુનો, કથા સુની સુની પૂછા કોણ નથી ના ભાઈ. હમણાં પછી છોકરા પછી ચાલે એવું ખરું, કાયદે થવું જોઈએ કે ગેરંટી. બહુ વિચાર કરો છો વેદાંત વસ્તુ જુદી છે ને સિદ્ધાંત વસ્તુ જુદી. વેદાંત એટલે વિદ્યાઓ નો અંત આવી ગયો. શું કહે છે? અવર્ણનીય છે, અવક્ત છે, શબ્દ બહુ છે, એવી વસ્તુ નથી. તું અહીં ક્યાં કહું કે શું કે છે? શબ્દ માં ઉતરે એવી વસ્તુ વેદન માં કહે. આ શબ્દ માં ઉતરે એવી નથી ને અવર્ણનીય છે કે એનું વર્ણન પણ થઈ શકે. માટે ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ગો ટુ જ્ઞાન. આપણું દાદા સારામાં સારું શાસ્ત્ર કહેવાય ને? આ શાસ્ત્ર તો સારામાં સારું કહેવાય ને? આવું કહ્યું હોય ને વેદાંતે, જયારે આવું કહ્યું હોય સ્પષ્ટ રીતે, તો એ તો સાચામાં સાચું કહેવાય ને? સાચામાં સાચી હકીકત એને ખુલ્લી કરી ને તદ્દન લગ્ન સત્ય ખુલ્લું કરીએ, ખુલ્લું કરીએ વેદાંતે પણ કરી ને. વેદાંતે તો વેદાંત બોલે પોતે કહે છે ધીસ ઇઝ નોટ ધેર. આ લોકો જગત ના લોકો વિષય જયારે કે છે ને, વિષય કોને કે તમે મન ભણ્યા કરે, મન ભણ્યા કરે વિષય. બધા વિષય થી મતલબ થવું પડશે. જગતના લોકો વિષય તો જાડી ભાષામાં, ફૂલ ભાષામાં વિષય વિષય વિષય છે. રામ તો વિષય મન જેમાં ભમે ને એ બધા વિષય આ છોકરા નો વખત ટકાવો જાય છે. આ બધા સ્કૂલમાં ભણ સારું સારે જ આવશે. પરમ દિવસે આ પ્રકાર લાઈટ કરેલું માફું થાય. ઇન્વાઇટ નહીં કરો એની મેળે આવશે. ઊંઘ નો દાખલો આપ્યો તો કે ઊંઘ ને લાવી પડે છે, એની મેળે આવે છે. એવું આ જે જ્ઞાન છે એની મેળે આવશે. આ જ્ઞાન એવી રીતે એની મેળે જ આવે એમ. તમે કહો છો ને કે આ વસ્તુ ઇન્વાઇટ કરવા જેવી નથી, એની મેળે જ આવશે. એ સંદર્ભમાં તું વાત ઇન્વાઇટ કરવા જેવી નથી. હા, રિલેટિવ વસ્તુ ઇન્વાઇટ કરવા જઈએ ને, તો ઇન્વાઇટ કરવા જેવી વસ્તુ શું છે કે આપણે જે ગામ જવાનું છે તેનું જ્ઞાન જાણે છે. બીજું બધું તેની મર્યાદા આવશે. આ ઘરના જે પુરસાદ બધા થયા ને, એ તો ખેતર ખેતીવાડી કરે છે. બીજ ના કે એનું પચાસ સો ઘણું મળે છે. ખેતીવાડી ઘરની ખેતીવાડી આવતા ભરું કઈ ખેતી આ રીતે લાવે, આવતા ભરું લે આપણામાં થોડી ખેતીવાડી ખરી ને કે છે, આપણા ધ્યાનમાં થોડી ખેતીવાડી ખરી ને, આપણામાં આટલી ખાતી આપડે ખેતીવાડી ખાતી આપડે તો જે આરતી છે એ ખુદ ની આરતી છે, આપડે એવું માની, પણ લોકો બહારના તમારા પોતાની જ આરતી કરે, દરેક માણસ પોત પોતાની જ આરતી કરી રહ્યા છે. આપડે તો જે પદો છે એ ખુદ નું છે, તે કીર્તન ભક્તિ છે. આપણે તો ખુદ ના સિવાય બીજું રિલેટિવ વસ્તુ જ નથી. આપણે તો પણ ખુદની કેટલી કીર્તન ભક્તિ કરનાર કરનાર કોણ? પોતે પોતે એ ભાગ કરો, એટલે પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિ છે ને, તે જ કામ કરી રહી છે. અજ્ઞા નહીં ને, અજ્ઞા તો રહે જ નહીં. અજ્ઞા તો હોય તો સંસાર ઉભો થઈ જાય, સંસારી બાપ ની સલાહ પણ થઈ. અજ્ઞા આ તો બીજા ની સમજીને બોલતા જ નથી, કોઈ પદબંધ બોલવાની વાત જ નહીં. એમ કહે છે કે તમે પદબંધ બોલતા નથી, તમને આ તો જાણે કે પછી પાર્ટી ભક્તિ છે એટલે પદબંધ બોલે વાત નહીં. એને આ ખબર નથી કે પોતે પોતાની કીર્તન ભક્તિ કરી હતી, ખબર નથી. એને તો ખોટ જાય ને, પછી ખબર ના આવે તો બધું ખોટ જાય. ખોટ જાય છે, અમને ખોટ જાય છે, મોડું કરતા નથી. હા, પણ મારું કહેવાય એને ખોટ જાય, એને જાણતો નથી ત્યાં સુધી ખોટ જાય. જાણ્યા પછી ના જવા દે. આપડે તો બધું જ પોતાના માટે છે. બધું દાદા મારે માટે નથી, એમ પટેલ માટે નથી. અને દાદા એ બધા બેઠા, મારે એકલા બેઠા નથી, એ તમારા બેઠા છે. તેની જ ભક્તિ છે, તેનો જ આનંદ છે. આરતી ભરતી બધી તેની જ છે, તેથી બધાનો આનંદ આવે. નહીં તો દાદા ભગવાન નમસ્કાર કરું છું એમ કહું એટલે બધા એક આનંદ આવી જાય. એમ શું કારણ? આ જો 1000 રૂપિયા દાદા હોત ને તો એકાદ મન થાય, પોતાની જાતનું જ લાગે છે. તમારી આ સમજ છે, બાહ્ય દેખાવામાં તો હજુ સમજ પેલી જ આવે છે. બહાર તો એવું જ દેખાય, બહાર તો આપડે આ જ્ઞાન દ્રષ્ટિ આપેલી છે તેને વિચાર કશું ના રહે. બીજા બહાર તો આવું દેખાય. ઘણા મહાત્મા એવું લાગે છે, ક્રિયા જે છે દાદા, બધા એવું કેવું છે, છતાં પણ જે આપડે આ ક્રિયા કરી રહ્યા છે, કૃષ્ણ ભગવાને આવું ગાય છે. શું આ ગીતામાં આવી રીતે ગાય છે? પણ શું થયેલો પણ સમજાય છે. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન બહુ લખી દો. આપડે લીધેલા ખાઈ કોઈ ભેગા નહીં મળે. એક વસ્તુ આપડે એ વિચાર છે ને, એ કહે છે કે બે લીટીઓ લખાય. હા, પણ હું તો બધું આખું જુઓ ચોપડી લઈને કે કોઈ લેનાર મળે નહીં. પેન્ડા માં આધાર પડે કોણ લે? પોતાની મળતી વાત આવે ને, આટલું તો કઈ સમજવું નથી. પોતાને મળતું કઈક આવવું જ નહીં તો પડી ગયા. લોકોને સાચું સમજવું. અને હું મારો પ્રિન્સિપલ હતો, મારાથી અવરું લખેલું ને મારા વિચારોથી, તો હું એ પુસ્તક પહેરું લઉં. મળતું ના આપવું એ માટે ખોટું કેમ કેમ કેવાય? આપડે ભૂલતા હોઈએ. મળતું ના આપે એવું ચોપડી કોઈ લે ખરા? મેજોરિટી નિશ્ચિત વ્યવહાર હોય જ છે, મળતું જ લે. હોય હોય ટકા. પણ ત્યારે તમે આવી ચોપડી, પણ તમે જયારે સામે ચડીને વાંચો છો એટલે તમે એવી ભૂમિકા પર છો કે તમે જે જાણો છો તે અંતિમ નથી. હા, હું નહીં. મેં અત્યારે શું કર્યું છે કે દરેક જાણું છું ને એની પર શંકા કરી કરી છે કે આમ ના પડે તો શું કહેવાય? શું કહ્યું? તો પોતે પોતાનો ન્યાય કરે. શું કહ્યું? ખબર ખબર ને, આ જ્ઞાન ફૂલ ક્યારે થયું છે? આવી શંકા કરી કરીને ફૂલ થયું છે. શું પોતા જ્ઞાન હાથી કરનાર તો બહુ મળે, સમજાય છે? અને બીજાનું કેમ છે એની તપાસ કરવી છે. બધા જીવતા માણસો છે, આ બધા મેં દાદા આ વસ્તુ ને એવી હું આ તમારી જે આ વસ્તુ છે એને એવી રીતે સમજ્યો છું કે જ્ઞાની કોઈ નિર્ણયાત્મક ભૂમિકા પરથી કશું જોતા નથી. એ બરાબર છે. આમાં જ્ઞાન થયા પછી આ તો મારે જ્ઞાન થયા પહેલા મારા શંકા બહુ ઉપયોગી થઈ. શંકા બહુ ઉપયોગી થઈ કહેવાય. શંકા ઉપયોગી થઈ પણ આપણું મારું સાચું થયું કેમ કર્યું મારી ભાવન બધું વાંચે. પછી દાદા એક એક એક અંગ્રેજીમાં કવિતા છે તે યાદ આવી. એ લખેલી છે કે ડાઉટ ડાઉટ ઇઝ અ પ્રેશિયસ ઓઇન્ટમેન્ટ ઇવન ધો ઇટ બર્ન ઇટ હીલ્સ ક્વિકલી. એટલે આજે ડાઉટ તમે જે શંકાની વાત કરી તે શંકા એવો મલમ છે કે જે બળે પણ જલ્દી રૂજ લાવનારો છે. બળે પણ જલ્દી રૂજ લાવનારો છે. બળે રાય બળે પણ જલ્દી રૂજ નથી એવી શંકા છે. હા સરસ. તમે બોલો ને આવી એના એક વાગ્ય બોલો તમારે બે બોલો અને એમ તો સરસ રાખે બધા પણ હાજર રહ્યું ને તમારા મનમાં કઈ એટલે તમે યાદ રાખ્યું ના ખબર પડે યાદ રાખ્યું ના. હવે આગળ દાદા એક વાક્ય કે છે આગળ વાક્ય કે વન કાન્ટ મોલ્ડ ધાય ફ્યુચર. હા થયા પછી પોતે આકાર આપી શકે. ત્યારે એને ડિરેક્ટ વિચારવું નથી એને નિરાકારી ઈચ્છા છે. આ ગૌરવની રિલેટિવિટી છે પરમાત્મા થઈ ગયા. હું અત્યાર સુધી જુદું જુદું સમજતો હતો. હા એ તો એ બાબુ એવું મતલબ બાળા એવું કીધું આ પુરસાદ ઉઠી ગયો એને પુરસાદ મોડો ગયો પેલો પેલો જાય ત્યારે કહી રહ્યો બીજાને કહી રહ્યા હા કેરમ કહી ગયો એ ઉપરાંત આ સુધે તેનું કેર આવે આ પુરસાદ કહેવા કીધે લોકો હૃદય બગાડીને પુરસાદ બગાડ્યો. ગઈકાલે દાદા આ જે વાત તમે આજે કરી તમારી પુરસાદ ઉત્પન્ન થઈ જાય છે. હમણાં કંઈ એવા સંપર્કમાં આવી ગયા તમારી સાથે એ બી કંઈ એવા પડી ગયા તો હવે જે પહેલાં જે ક્રિયા કરતા હતા એ ક્રિયા મને ન પોસાય એમ કહી તે જ ક્ષણે તે ક્રિયા જે રીતે કરતા હતા એને બદલે બીજી રીતે કરવા માંડી ગયા છે. જે સ્વાભાવિક રીતે કરતા હતા પહેલાં તે ક્રિયાનું સમજ પડવાથી સ્વાભાવિક રીતે આગળ જતા રહે છે. હવે એમાં કોઈ પ્રયત્ન નથી પેલી સમજ આપણે આમ કર્યું હવે આપણે આવું ના હોય મને આમ ચાલો પ્રયત્ન કરે તમારા જે અંદર આમ કર્યું હશે કેવું પડે એવું દેખાડી ને એટલે ખેત ખેત થઈ જતા જાય ના ના બહુ વિચાર ના કરો એકદમ થઈ જશે. મને કદાચ વિચાર જ નહીં ખાતે બહુ વિચાર કરો એના કદાચ મારા જેવું થોડો થોડો રાખો નહીં પડી જાય વિચાર નહીં કરો તો પડી જાય. કારણ કે વિચારથી પર છે વસ્તુ જે તમે કહો છો ને વસ્તુ વિચારથી પર વિચાર કરવાનું ક્યાં સુધી છે ત્યાં જ્યાં સુધી તમે રિલેટિવમાં છો ને ત્યાં સુધી વિચાર કરવાનું. પણ આ વિચારથી પરની વસ્તુને વિચાર કરીને શોધવા નીકળી પડ્યા છીએ દાદા. હા પણ બીજો ઉપાય નથી બીજો રસ્તો નથી એટલે એ રસ્તે પણ થાય છે ખરું. પણ એ રસ્તે દાદા એ સાધનથી તમે કહો તો થાય છે ખરું પણ એ એવું વાતાવરણ નથી ને મનોચન કાંઈ એવી એકતા નથી ને એવું નથી વાતાવરણ નથી. હા ત્યારે તો આ જ્યારે વાતો થયેલી ને દાદા મનોચન કાંઈની એકતાની વાતો થયેલી ને ત્યારે તો 2.5 રૂપિયા મન કે 1.5 રૂપિયા મન ઘી મળી ગયું. હા 1.5 રૂપિયા મન અરે ના તેને નથી મળતું આપો બધી આપણે ત્યાં બધી ક્રિયા પોતાની કોઈને માટે નથી દાદા ભગવાન નમસ્કાર કરું છે, બોલે છે અખિલ જય જયકાર પણ બોલે છે, અહીં તમારો ઘર થતો નથી કારણ કે પોતે પોતાનું બધા નામ દાદા બધા એ દાદા પોતે પોતાનું જે કર્યા કરે છે અને આ પદો બોલે છે તે પોતાની ચિંતન કરતી સત્સંગ કરતી સમજણ પડે તો કામ કરી નાખ્યું છે એટલા માટે કઈ કઈ કરે પોતે પોતાની ચિંતન કરવા જેવું નથી એવો જ છે એક્ઝેક્ટ, ફક્ત દેહ ને સહજ કરવાની જરૂર છે. શું કે છે દેહ ને અત્યાર સુધી એવું શીખવાતા આવ્યા છે, પહેલી વખત એક ગુરુ મળ્યા છે કે આ એટીકેટ એ કોઈ કહેતો જ નતું ને, ગરીબ કહેવાય ને ગરીબ મળે એવું ને પણ એટીકેટ નીકળ્યા પછી કેવું છે શાંતિ અંદર આનંદ કેવો શાંતિ મેં તો એટીકેટ બધા અહીંયા આવ્યો ને જગ્યા ના ભરે પાસે ભરે આ ગાડીઓમાં શું ભરે અરે બે માં જગ્યા છે નીચે પોટલી મૂકીને બેસે પોટલી ભરે સાહેબ ના લોકો જોઈ પણ લોકો ક્યાં આબેદાર છે તે તું અંદર જોઈ લેવાના છે, લોકો આબેદાર હોય તો આપણા મનમાં એમ થાય હા લોકો તો આ બધા છે ને કળિયુગ ના લોકો છે, ખરા લોકો છે કળિયુગ ના લોકો, હા કળિયુગ ના લોકો આપણું કેવી હોય ના લોકો ને લીધે નહીં પોતાની આબરૂ જતી રહે એટલે ના એ લોક દેખે ને લોકની આબરૂ છે ને એટલો હદ દે હું એટલો હદ હતો હા ધૂળમાં બે પાલ ભાઈ જોઈ જતી નથી શું જોવે એટલે કળિયુગ ના લોકો જોવે છે ને કળિયુગ ના મનુષ્યો જુએ અને સચિવ ની ભેંસો બે જુએ તેમાં ફેર નહીં ટીકાય કરે પાસે કરે ભણ નથી વિચારવાનું પોતે શું કરી રહ્યા છે અને પછી દુઃખ દુઃખમાં છે દુઃખ વાળો ટીકા કરે કોઈ પણ દુઃખ વાળો દુઃખ વાળો ભગવાન સુખમાં હરી કરે ટીકા કરે સુખ્ય માણસો કરે આ દુખ્યા લોકન કરે તો ભલે જે આનંદ થતો હોય તેથી તમારે આનંદ કરવા માટે છે ને તો ભલે તેથી આનંદ થયો તો હા ભાઈ આનંદ કરે તમને કેમ લાગે પૂછે દુખ્યા છે તેથી આવે ને હજી ભરે કઈ શિષ્ય મળે નઈ તો આપડે ધીમે લાગશે આપડે ખબર મારે ની આબરું નથી શિષ્ય મારે ની આબરું કઈ પડી જશે પડે ના પડે કેમ બોલતા શિષ્ય કહી દે ને મારા થી આપણું કહી ના કહી દે શિષ્ય ભરી દે ના ભરી દે ત્યાંનું ભરી દે શું કરે મારા થી આપણું કેટલી રીતે શિષ્ય જ જાણતો હોય ને તમે અને જેમ જેમ મૂર્તિ સ્મૃતિ હોય ને એને આપણું કેટલી પોતે જ જળ થાય આપણું હતી ક્યાં કવિમાં આગળ આગળ હોય નહીં આગળ કર્યું આગળ નથી એનું નામ કામ કર્યું કહેવાય શું કહ્યું આગળ ગઈ તમને લાગે છે એવું ભાઈ એવું ચાલે છે બરોબર સંબંધ નથી પડતી દાદા, આપણે જોવાની જરૂર છે બાર ની નથી, એટલે પછી આબરૂ મેળવવા માટે પછી હરીફી માં પડ્યા છે, જેને આબરૂ હોય એને તો હરીફી માં ઉતરવાની જરૂર જ નથી ને. તમને સમજાય વાત નથી, વાત સમજાય છે, શું કેવા માંગે છે સમજાય છે, કઈ વાત થાય છે ગુજરાતી સમજીએ પણ ઓછું બોલનારા પોતાનું બોલો, હમણાં પારકા માટે કઈ જ કરતો નથી. આ વિજ્ઞાન એવું જાતનું છે કે કોઈ માણસ ને પારકા માટે બધું કરવાની જરૂર નહીં, એમને પોતે પોતાનું કરી રહ્યા છે. એવું નથી અમને વાર જોવા દે તો ફાઈ મળી જાય, બીજા વાર થઈ ગયો તો ફાઈ મળી જાય, અમને એવું નથી વાર જોવા ફાઈ મળી જાય ફાઈના ને. ખબર નથી એટલે તમને કામ કે આત્મા જ આપણે શું જોઈએ છે શું કરી શકો. મેં જે એ લોકો ફેંકી દેતા હોય છે અને એ આપણને વિના મૂલ્ય મળી જાય છે તો લઈ લે છે, ફેંકી દે છે. મોર બજારમાં કે માન બજારમાં આત્મા એને કિંમત નથી હોતી, કરી ફેંકી દે છે લોકો. આ રસ્તા પડેલો છે તે કે તે કરી આપણે લઈ લેવો, આપણે લઈ લે તે દેલું પડી ગયું છે કે. આ મોહમાં ફરી એટલું જોયું દાદા, મોહમાં ને માયામાં બધા ફર્યા કરતા હોય છે, એટલે બેભાન પણ આટલું પડે કે બેભાન મહારાષ્ટ્ર કે છે અલ્લાહ કી કુણી હે જાણે તો આગે બધા ફોર સમજી લીધા, મને આ બધું નાગું જ છે બધા ફોર બધું અલ્લાહ કોઈ કે ફરી અલ્લો એવો ત્યાંથી આપણે કુણી આવ્યા હું અલ્લો છો નો, એ કુણી મારતો હોય તો અલ્લો છો નો, મારે કોઈ નાગાઈ કરી જાય એ ખબર પડે ના પડે અલ્લાહ અલ્લાહ નો કે જણ બધી આ બધી નાગાઈ છે. ભાવ બાવલી એ તો પ્રારબ્ધ છે, એને વર્ણ જ નથી ખબર નથી તેથી એટલે આ પુરસાદ લખેલો પ્રારબ્ધ શું કે છે, બધું પ્રારબ્ધ છે. હવે ફોર તો પાડવું પડે ને આપણે જે બોલીએ એ બધી જોખમદારી કરી નહીં, હું બોલું જવાબદારી કરી દઈશ કે ગપણ કરી લે ઠીક જોખમદારી મારે ખુલાસા રહેવા પડે દરેક બહારથી બોલાય નહીં બે જવાબદારી એક વાક્ય બહારથી બોલાય ખુલાસો કરવો પડે શું કરવું પડે લોકોને ચાલે કોણ કોણ તેવું કોણ ખુલાસો સર એટલે તમને સમજાયું ને આ પ્રારંભ જે લોકો કહે છે ને આ પુસ્તક તે જ પ્રારંભ આ પ્રારંભ તે જ પ્રારંભ છે ને આ પ્રારંભ છે લોકોને ખબર જ નથી જે તે ક્રિયા કરે છે ભણે છે ગણે છે પ્રોફેસરો થાય છે વિદ્યાદાન દે છે વિદ્યાદાન આપે છે સ્વાધ્યાય કરે છે કીર્તન કરે છે ભક્તિઓ કરે છે ગીતા વાંચે છે બધું જ સાફ છે બધું જ પાડે એ લોકો શું સમજે લોકો શું કરે કે આ જપ તપ કરે છે પુરસાદ કોને કહેવાય સ્વાધીન હોય પરાવલંબી ના હોય કેવું સ્વાધીન આ તો બધી ક્રિયા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી રહ્યું છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી રહ્યું આજે તમે કોઈ અનુષ્ઠાન કરવા બેઠા હોય અનુષ્ઠાન કરવા બેઠા હોય એકદમ માથું દુખવા મળ્યું પગ ફાટવા મળ્યા તો બંધ દેવું પડે ના કરવું પડે આપણે કઈ તમે અનુષ્ઠાન કરતા હતા પગ કરતા ને કારણ ભણ થાય પગ હતા તો તમે હારા હતા થઈ ગયા આ તો બધું એવિડન્સ જેવા થઈ જાય તો કાર્ય છે માટે આ બધું પ્રારંભ શું છે તમે સમજે ને જેમાં કોઈનું આલંબન હોય ને ત્યાં સુધી પ્રાર્થ પુરુષને આલંબન જોઈએ નહીં પુરસાદ જેમ છે ને આલંબન જોઈએ તમે સમજાયું નહીં સમજે એ બહુ ઘણી વાત છે આખા જગત ને જે સમજાતી નથી એ વાત હું કરું છું તમને ભગતની ભાષી વાત બરોબર તમે કહો છો તમારી પાસે સમજાવું દે બધા બધા લોકો માને કે આ કેસ પાસ કે છે સાચું આપણા લોકોને સદ્ધરતા નું જોઈતું નથી ને પણ કઈ બાજુ થોડું વધે છે એ આપણો કાયદો બધી બધાની પણ આ કા એવો આવ્યો ને તે મન વચન કાયા એકતા હોય તો સુધી આનું કહેલું વાતનો ફાયદો છે પુરસાદ એમાંથી લાભ મળે છે પુરસાદ પ્રાર્થના પુરસાદને જે ભેદ પાયા છે એ ખોટા છે પણ ખરા છે પણ તે મન વચન કાય એકતા હોય તો ખરા છે અને એકતા ના હોય તો ખોટા છે અત્યારે મન વચન કાય એકતા છે મનમાં જેવું હોય એવું છે તે વાણી બોલે એવું વર્તન ન કરે એવું કોઈ બાવા ને છે તો બધા બાવા ના પાડે છે તમારે બધા ભેદ બધા ખોટા જ છે હવે માટે વાત સમજી લો જેમ છે તેમ કહી દો ભાઈ આ બધું જ પ્રયાસ છે તદ્દન ખોટું તો હોય નહીં આટલું બધું આટલા કાળ ચાલુ આવ્યું કેટલા લાખો તદ્દન ખોટું ના ખોટું નથી એવું એ રિલેટિવ સંબંધથી આ રિલેટિવ પુરસાદ છે પણ તેમાંથી કંઈક એવો પુરસાદ જમે છે કે જે દેશ રીતે આગળ પ્રગતિ માને શું થાય છે આગળ પ્રગતિ માને એટલે પ્રદર્શન ખોટું નથી પણ એ મોક્ષે તો ના નહીં જાય ને મોક્ષે પણ ઘણા કાળે ઘણા કાળે એટલે એ તો પાછો પગથિયા ચડે આ ગાડા કેટલાય કાળ થી કાચે નહીં હજુ તો અહી વચ્ચે નથી એમ અહી દાખલ થઈ નથી આવે માર ખોટો નથી આ માર્ગ તો એ મૂકેલો ધોરી માર્ગ એવું તે કામ તો કરે સ્ટેશન આવે તારે જ્ઞાનીઓના સ્ટેશન આવે ને ત્યાં સિલેક્ટ કામ તો ચાલતા થઈ જાય ધોરી માર્ગ તો જોઈએ ને કાયમ મારે જ્ઞાનીઓ ના આપે તો એટલે આ ધોરી માર્ગ ભૌતિક સુખો બધા જાય એમ તો જાય બાકી ખરી રીતે આ એ કશું આ જેટલું પ્રાયોરિટી કેટલું પૂછતા કે બધો જ પ્રાયોરિટી અત્યારે એ લોકોને ખબર ના પડે એ તો મારી પાસે બે ચાર દાડા સત્સંગ કરે તારે એમને સમજાવી ના કરે એમને એમ તો સમજાવી કારણ માની બેઠેલા છે પકડી લીધેલું છે પકડ છૂટે નહીં ના છૂટે પકડ છૂટે નહીં સાયકોલોજી ઇફેક્ટ થઈ ચંદુભાઈ લક્ષ્મી ચંદ અનેક નામ ધર્યા નામ ધર્યા અનેક નામ ને રૂપ કે જ્યાં ભટક કઈ બાકી ના રાખ્યું ને ભટક આની જગ્યા લૌકિક માથા ફોડીએ દાડો ભરે તને સમજાય બેન એમાં કશું હા તો બેન સમજી ગયું દીકરી દુઃખદાયી છે તારા પપ્પા જે બહુ મજા માં છે નથી બધા ને તરફ વધે છે બધા ને કેટલા છોકરા અમેરિકા છે ધર્મ તો એનું નામ કહેવાય કે આ તો ધ્યાન રહું તો ધ્યાન ના થાય એનું નામ ધર્મ કહેવાય શું કહે આ તો ધ્યાન ને રહું તો ધ્યાન ના થાય એનું નામ ધર્મ કહેવાય તમને નૈના બેન થાય છે બધા આ તો ધ્યાન રહું તો ધ્યાન ઘણું મનુભાઈ જરાય આ તો ત્યાં રહું ત્યાં નહીં થતું મનુભાઈ બેન થઈને તમે થાય છે તમે આઠ જાણ ઉદ્યોજન થાય છે તું સમજતી નહીં આઠ જાણ ઉદ્યોજન એનું કહો કે સાસુ લડે તો થઈ જાય સાસુ વડે તો થઈ જાય એને સાસુ કયા ગામમાં છે અહીંયા વાડીમાં અહીં વાડીમાં સાસુ લડે તો થઈ જાય ને શું નામ કહ્યું ઉષા હા તે ઉષા ને વડે નહીં તો પછી નહીં સાસુ પર મનમાં થોડી વાર થઈ જાય ને થોડી વાર થઈ જાય પછી સાસુ દેખા ગમતા નથી યાર છે ધ્યાન એટલે મનમાં મનમાં બળ્યા કરું મળે ના કહું હા બળ્યા કરું તે આ એ રોજ ધ્યાન કે આ તો વાત કરતા એ રોજ ધ્યાન કે દુઃખ તો કોઈ નથી રહેતું પણ કોઈ વખતે એવું વર્તન કરી નાખે બોલે ત્યારે થોડો ટાઈમ અમુક રહે મનમાં પછી કઈ નહીં પણ બોલે છે તે એને મોડે બોલે છે ને કે પત્ર મારે છે મોડે બોલે એમને મોડે બોલે આ રેકોર્ડ છે બોલે કે નહીં ના અક્કલ નથી ના નાલાયક છે નહીં આમ છે તો તું શું કરું આ બોલે તો જે છે ને આપણને બોલે તો પછી દુઃખ થાય ને કેમ ના ચડે એ તારે આવું જે બોલે છે ને એ ટેપ રેકોર્ડ છે હું બોલું તે ટેપ રેકોર્ડ છે આ બધી બોલ્યો છે ને બધી ટેપ રેકોર્ડ છે કોઈ બોલી શકે એમ છે નહીં જ્ઞાન આપી દે ને પછી તને એ રાહુ કે છે પણ તને અસર ના થાય અને આહુનામ આત્મા નો દર્શન થાય તને કેવું છે આહુનામ આત્મા દેખાય પછી રીક્ષરે ને ભગવાન સ્વરૂપ છે શું કે છે સાસુ તો દેવી સ્વરૂપ છે કે છે ભગવાન સ્વરૂપ છે બોલે ને એમની વાણી પણ સાચી પડે કોઈ વખત ગુસ્સો કરી નાખે છે સાસુ તો પછી મનમાં કોઈ વખતે સાસુ ગુસ્સો કરી નાખે ત્યારે મનમાં એવું થાય નકાને બોલે ને બધું કામ સાચા કરે દ્રષ્ટિ આપું રાજનમાં આત્મા દેખાય અને બધાનામાં આત્મા દેખાય એટલે પછી રિસર્ચ છે પછી ચિંતા નહીં થાય ઉભા થી ના થાય કશું ભલે નહીં આ બારી બારી ને કેટલા વર્ષ જીવી છે આમ બહુ ગળવાનું થાય ત્યારે પેટ્રોલ છડી ને શું કરે એમ ક્યાં સુધી ચાલે આવું ગાડું ચાલશે પણ આપણે ગોકળા અંદર બોલાવવાનું હા બરોબર તને શું થાય છે ક્યાં જાય છે જ્ઞાન થાય નહીં તો હજી રખડી ભરવાનું આ તો ધ્યાન તો ધ્યાન થાય એટલે કર્મ બંધાય અને કર્મ બંધાય ને પછી શું થાય બેન એક કર્મ બંધાતું નથી કર્મ બોધનાર હોય તો બાંધે ને કોણ કર્મ બોધનાર ત્યાં કે ચંદુ ભાઈ કુસા એ બધા કર્મ બોધનાર અને તે આપણો એમાંથી આપણું અહંકાર મમતા ઉડી ગઈ એટલે પછી સિદ્ધાર્થ આત્મા થઈ ગયા એટલે પછી થઈ ગયું કર્મ બંધાય પદ બધ કરો પ્રતિક્રમણ એમાં બાર વ્રત ની આલોય ના ખરી કે નહીં એ કે છે કે સાંજનું જે પ્રતિક્રમણ કરીએ રાયથી દેવથી દેવથી દિવસ નું સાંજનું રાયથી તો કે હા દેવસી તો કે એમાં બાર વ્રત ની આલોયણા ખરી કે નહીં એમ બાર વ્રત ની આલોયણા ખરી કે નહીં એમ મારું ત્યાં આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે ને તો હજી પ્રતિક્રમણ કર્યું નથી એને કહેવાય છે ભગવાન ના પાડે પણ સાંજે આપણે યાદ કરી જઈએ પ્રતિક્રમણ ના સમયે દિવસ માં જે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થયું હોય એ બરોબર છે તેની સાંજે માફી માંગી લઈએ શું કે છે કે દિવસ ના જે પણ કઈ થયું હોય આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો તેની સાંજે માફી માંગી લઈએ યાદ કરી કરી જેને કોઈને એવું કોઈ વાક્ય બોલાઈ ગયું હોય કોઈના જીવને દુઃખ અપાઈ ગયું હોય તો એને યાદ કરી ઓછું થઈ જવું જોઈએ તો પછી પ્રતિક્રમણ ખરું ને તો પછી એ પ્રતિક્રમણ ખરું ને ના પણ થવું પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે આપણે પ્રતિક્રમણ કરીએ ને એટલે ઓછું થતું જાય, પછી ઓછું પહેલા કરતા કશાય ઓછા થઈ જાય છે, કશાય થતા નથી એટલા, પહેલા કરતા કશાય ઓછા થતા જાય છે એટલા નથી થતા, ઓછા થાય છે. આ બધા પ્રતિક્રમણ આખો દાડો કરે છે, આ નિર્જન આખો દાડો પ્રતિક્રમણ કરે છે, બધું ખલાસ થઈ ગયું મારું શું. બે વખત કરો સવાર માં હદે, સવાર માં ટાઈમ નથી મળતો, સવારે ટાઈમ મળે તો કામ, નહીં તો રાત્રે કરો. મજે એક વખત કરો ને, આજે કરું છું. જેટલા દોષ થાય યાદ રહે ખરા, બધા સવાર થી યાદ રાખું, જ્યાં કઈ ભૂલ થઈ જાય. હા પણ કેટલા દોષ ને તમે જાણો, તમારી સમજણ હોય એટલે જ ને, કે સાધુ ની સમજણ વાળી દોષ જાણો બધા. સાધુ નું એવું તો ના કહેવાય, પણ 18 જેટલા મિથ્યાત્વા ના માર્ગ છે તમે દોષ જાણો. કારણ દોષ ને તમે તમે જે કાઢો ને કે તમે તમે પોતે જજ, તમે પોતે વકીલ ને તમે પોતે આરોપી, કેટલા જજમેન્ટ દોષ વાળા આપો. જેટલા આપણે આ પહેલે પ્રાણાથી પ્રાણ લીધે મિશાવા દે જે 18 પાપ સ્થાનક કહેલા છે મિથ્યાત્વ શલ્ય સુધીના, એમાંથી કઈ પણ ભૂલચૂક થઈ હોય કે કોઈ જીવને ત્રાસ આપ્યો હોય, મનમાં ન કરવાના વિચારો કરી નાખ્યા હોય, કોઈ વસ્તુ પર રાગ વધારે પડતો થઈ ગયો હોય, બેન ચંદ્રાઈ નાખે એમ મેં માલમ પણ ના પડે ને, સિદ્ધ બધી ખબર પડે. કારણ કે તમે પોતે જ વકીલે તમને આરોપી, તમે એટલે તમારી વકીલ તમે જ, તમારે જ કરવાની. આ બધા એવું કરે છે, એમાં શું પકડી ગયું, તો થોડા ઘણા દોષ દેખાતા હશે તમને, એટલું તમે છે તે આરોપ ના કરો, નથી કરો બધા ના કરાય ને. તમારે કેટલા કેટલા દોષ દેખાતા હતા, 500 દેખી જાય રોજ, પાંચ તમારે કેટલા કેટલા દેખાય, જરાક તો હરી કરી ગયું કારણ મળે, હવે એવી અસર નથી થઈ જતી, કોઈ સારી કરે તો એવી અસર નથી થઈ જતી, હવે એવી અસર નથી થઈ જતી કોઈ સારી કરે તો. એવો પરભાવ થઈ જાય પણ તરત પાછો સ્વભાવ યાદ આવી જાય ખરો, પરભાવમાં કોઈ વાર પહેસી જાય, એ કહે છે એવો પરભાવ થઈ જાય, પરભાવમાં કોઈ વાર પહેસી જાય તો પછી પાછું તરત સ્વભાવમાં આવી જવાય. સ્વભાવ કોને કહેવાય, આત્માના લક્ષને, આત્માના લક્ષને. આત્મા રૂપ થયા સિવાય સંવેદન થાય, પણ જયારે જાણે ત્યારે વધારે ફાયદો મળે, આત્મા જાણીએ. કસાય ભાવ માં શું શું થાય છે, કસાય ભાવ માં છોકરા ઉપર ક્રોધ થઈ જાય, છોકરા ઉપર ક્રોધ કરે ત્યારે ભગવાન પૂર્ણ બંધાય, છોકરા ઉપર એવું થઈ જાય, ભગવાન કાયદો એવો છે તમે બધે ક્રોધ કરો તો પાપ બંધાય, બધે છોકરા ઉપર કરશો ક્રોધ તો પૂર્ણ બંધાય, ત્યાંથી એમ કહ્યું છોકરા ઉપર ક્રોધ કરે તો પૂર્ણ બંધ.